إِنَّ الَّذِينَ كَفَرُوا لَن تُغْنِيَ عَنْهُمْ أَمْوَالُهُمْ وَلَا أَوْلَادُهُم مِّنَ اللَّهِ شَيْئًا ۖ وَأُولَٰئِكَ أَصْحَابُ النَّارِ ۖ هُمْ فِيهَا خَالِدُونَ. बेशक जेओ ईमान नथी लाव्या तेमनो माल तथा तेमनी औलाद तेमने अल्लाह नी सजा थी बचाववाने जराय काम लागशे नहीं, ने तेओज आगना रहवासीओ छे जेमा तेओ हमेश रहनारा छे. أصابت حرث قوم ظلموا أنفسهم فأهلكت وما ظلمهم الله ولكن أنفسهم يظلمون. السنساري دنيا ما تيو جه كاين خرچه چه تينو داخلو ایک ایوی هوا جهو چه કે જેમાં સખત ટાઢ હોય, ઠંડી હોય, અને તે એક કોમની ખેતીવાડી ઉપર આવી પડે કે જેણે પોતાના જીવો ઉપર ખુદ પોતે જ જુલમ તોડ્યો હોય, પછી તે ખેતીવાડીનો નાશ કરી નાખે. અને અલ્લાહે તો તેમના પર કાંઈ જુલમ કર્યો નથી, બલકે તેઓ ખુદ જ પોતાના જીવ ઉપર, પોતાની જાત ઉપર જુલમ કરતા હતા. خبالا ودوا ما عنتم قد بدت البغضاء من أفواههم وما تخفي صدورهم أكبر قد بينا لكم الآيات إن كنتم تعقلون. એ ઈમાન લાવનારાઓ, પોતાના સિવાય યાની કે પોતાના માણસો સિવાય બીજાને વિશ્વાસુ દોસ્ત બનાવો નહીં, કારણ કે તેઓ તમારી પાયમાલીમાં કાંઈ કમી કરશે નહીં, ઉલટું તમારી મુસીબતોમાં તેઓ ખુશ થશે. તેમની વાત વાતમાં દુશ્મની તરી આવે છે, અને જે કાંઈ તેમના દિલોમાં છુપેલું છે યાની કે કપટ ને કિનો, તે આ કરતા કંઈ કેટલી ગણું વધારે છે. ખરે જ અમોએ તમારા માટે નિશાનીઓ સાફ કરીને બયાન કરી દીધી છે, જો તમે સમજો તો. وتؤمنون بالكتاب كله وإذا لقوكم قالوا آمنا وإذا خلوا عضوا عليكم الأنامل من الغيظ قل موتوا بغيظكم إن الله عليم. ખબરદાર થાઓ, તમે છો કે જે તેમની મોહબ્બત કરો છો, અને તેઓ તો તમારી સાથે મોહબ્બત કરતા નથી. વળી તમે પૂરેપૂરી કિતાબ ઉપર ઈમાન રાખો છો, અને જ્યારે તેઓ તમને મળે છે ત્યારે તેઓ કહે છે કે અમે પણ ઈમાન લાવ્યા છીએ, ને જ્યારે એકલા હોય છે ત્યારે તમારી ખિલાફ ગુસ્સે ભરાય પોતાના આંગળા દાંતો વચ્ચે કરડે છે. એ રસૂલ કહે કે તમે તમારા ગુસ્સામાં જ મરી જાઓ, બેશક અલ્લાહ દિલોના હાલથી પૂરેપૂરો જાણકાર છે. તમ સસ્કુમ હસનતુ هم وإن تصبكم سيئة يفرحوا بها وإن تصبروا وتتقوا لا يضركم كيدهم شيئا إن الله بما يعملون محيط. أي إيمان دارو અગર તમને કાંઈ લાભ કે ફાયદો મળે તો તેમને દુઃખ થાય છે, અને જો તમારા ઉપર કાંઈ મુસીબત આવી પડે ત્યારે તેઓ ખુશ થાય છે. અને જો તમે ધીરજ ને સબર કરશો તથા તેમનાથી બચતા રહેશો તો તેમના પ્લાનિંગ, તેમના કાવતરા તમને સહેજ પણ નડશે નહીં. એમાં શક નથી કે જે કાંઈ પણ તેઓ કરે છે તે બધું અલ્લાહની જાણમાં ઘેરાયેલું છે. وَإِذْ غَدَوْتَ مِنْ أَهْلِكَ تُبَوِّئُ الْمُؤْمِنِينَ مَقَاعِدَ لِلْقِتَالِ وَاللَّهُ سَمِيعٌ عَلِيمٌ. હવે અલ્લાહ તાલા રસૂલને ઓહદની લડાઈમાં તે સમયને યાદ દેવરાવે છે કે એ રસૂલ, જ્યારે સવારમાં જ તારા બાલ બચ્ચા વચ્ચેથી નીકળીને મોમિનોને લડાઈના મોરચામાં, લડાઈના મેદાનોમાં ગોઠવવા લાગ્યા હતા, અને અલ્લાહ પૂરેપૂરો સાંભળનાર ને જાણનાર છે. ને તે સમયને યાદ કર જ્યારે તમારામાંથી બે ટોળા, બે ગીરો હિંમત હારી જવાની અણી ઉપર હતા, પણ પાછા તરત જ હિંમતવાન થઈ ગયા, કારણ કે અલ્લાહે તે બંનેની મદદે હતો. અને મોમિનોએ અલ્લાહ ઉપર જ ભરોસો કરવો જોઈએ. وَلَقَدْ نَصَرَكُمُ اللَّهُ بِبَدْرٍ وَأَنْتُمْ أَذِلَّةٌ فَاتَّقُوا اللَّهَ لَعَلَّكُمْ تَشْكُرُونَ. ચોક્કસ અલ્લાહે બદરની લડાઈમાં તમારી મદદ કરી હતી, જ્યારે કે તમે દુશ્મનોની મુકાબલામાં એકદમ ઓછા હતા. માટે અલ્લાહથી ડરો કે કદાચ ને તમે શુકર માનનારા થઈ જાઓ. એ રસૂલ, તે સમયને યાદ કર જ્યારે તું મોમિનોને કહેતો હતો કે શું આ વાત તમારા માટે કાફી નહીં થાય કે તમારો પાલનહાર આસમાન ઉપરથી 3000 ફરિશ્તાઓ નીચે મોકલી તમારી મદદ કરે. હા, જો તમે સબર કરશો અને રસૂલની ખિલાફ થતા અટકશો તો તેમ ચોક્કસ થશે. અને જો તે હાલતમાં દુશ્મનો ઓચિંતા તમારા ઉપર આવી પડે તો તમારો પાલનહાર 5000 સજ્જા સજાવ્યા હથિયાર બંધ ફરિશ્તાઓ થકી તમારી મદદ કરશે. અને અલ્લાહે આ મદદ તમારા માટે ખુશખબર થાય એ સિવાય બીજા મકસદ માટે નક્કી કરી નથી, અને વળી એ માટે કે તમારા મન તેનાથી શાંત થઈ જાય. અને દરેક મદદ જબરદસ્ત હિકમતવાળા અલ્લાહ તરફથી જ હોય છે. આ મદદ એ માટે કરવામાં આવી કે જેથી નાસ્તિકોના એક ટોળાનું બળ તાકાત કાપી નાખે અથવા તેમને એટલા હલકા પાડે કે હાર સાથે પાછા ફરી જાય. ليس لك من الأمر شيء أو يتوب عليهم أو يعذبهم فإنهم ظالمون. أي رسول એ બાબતમાં તારો કાંઈ હક નથી કે અલ્લાહ તેની તોબા કબૂલ કરે યા તેમને સજા આપે, કારણ કે તેઓ જુલમગાર જ છે. وَلِلَّهِ مَا فِي السَّمَاوَاتِ وَمَا فِي الْأَرْضِ يَغْفِرُ لِمَن يَشَاءُ وَيُعَذِّبُ مَن يَشَاءُ وَاللَّهُ غَفُورٌ رَّحِيمٌ. અને જે કાંઈ આસમાનોમાં છે તથા જે કાંઈ જમીનમાં છે તે બધું અલ્લાહનું જ છે. તે જેને ચાહે છે તેને માફ કરી દે છે, ને જેને ચાહે છે સજા કરે છે, ને અલ્લાહ મોટો માફ કરનાર ને દયા કરનાર છે. એ ઈમાન લાવનારાઓ, બેગણું અને ચારગણું વ્યાજ ન ખાઓ, ને અલ્લાહથી ડરો કે જેથી તમે કામયાબ થાઓ. અને તે આગથી ડરો કે જે ખાસ નાસ્તિકો માટે તૈયાર કરવામાં આવી છે. ને અલ્લાહ તથા રસૂલનો હુકમ માનો કે જેથી તમારા ઉપર રહેમ કરવામાં આવે. ને તમારા પાલનહારની માફી તરફ દોડ્યા જાઓ, ને તે જન્નત તરફ પણ કે જેની પહોળાઈ જે એટલી મોટી છે કે બધા આસમાનો અને બધી જમીનની બરાબર છે, જે તે પરહેજગારો મુત્તકીઓ અલ્લાહથી ડરનારાઓ માટે તૈયાર કરવામાં આવી છે. કે જેઓ પોતા પાસે કંઈ હોય કે ઓછું હોય, કમી હોય, ત્યારે પણ અલ્લાહના રાહમાં ખર્ચ કરતા રહે છે તથા ગુસ્સાને પી જનારા છે, તેમજ લોકોની ભૂલોથી દરગુજર કરનારા છે, ને અલ્લાહ એહસાન કરનારાઓને દોષ રાખે છે. અને તે લોકો કે જેઓ જ્યારે બેશરમ ભર્યા કામો કરી બેસે છે અને પોતાના જીવ ઉપર જાન ઉપર જુલમ કરે છે, ત્યારે અલ્લાહને સંભાળીને પોતાના ગુનાહોની માફી માંગે છે. અને અલ્લાહ સિવાય ગુનાહો કોણ માફ કરી શકે છે? ને જે કાંઈ તેઓ કરી ચૂક્યા છે તે ફરી કરવાને જાણી જોઈને આગ્રહ રાખતા નથી, યાની કે તેવું કામ ગુનાહનું કામ ફરીને કરતા નથી. તેમનો બદલો તેમના પાલનહાર તરફથી માફી છે, તથા બાગ બગીચા છે કે જેની નીચે નદીઓ વહે છે, જેમાં તેઓ હંમેશ રહેનાર છે. અને સારા કામો કરનારાઓ માટે આ કેવો ઉત્તમ શ્રેષ્ઠ બદલો છે! તમારી પહેલા ઘણીએ મિસાલો બની ગઈ છે, જેથી જમીનમાં હરો ફરો અને જુઓ કે પૈગંબરોને જૂઠલાવનારાઓનું કેવો નતીજો આવ્યો. માણસો માટે આ એક સાફ સાફ બયાન છે, ને પરહેજગારો માટે હિદાયત, સાચા રસ્તા તરફ લઈ જવાની દોરવણી અને નસીહત છે. અને હિંમત હારતા નહીં, તથા આ અણધારી હારથી દિલગીર થતા નહીં. ને જો તમે મોમિન છો તો તમે ચડિયાતા રહેશો. જો તમને જંગે ઓહદમાં ઘા લાગ્યો છે, તો તે લોકોને પણ એવો જ ઘા જંગે બદરમાં લાગી ચૂક્યો છે. અને આવા દિવસો અમે લોકો વચ્ચે વારાફરતી લાવ્યા કરીએ છીએ, અને આ અણધારી હાર એ માટે હતી કે ઈમાન લાવનારા કોણ છે તે અલ્લાહ જાણી લે, અને તમારામાંથી જ અમુક લોકોને સાક્ષી કરી લે. ને અલ્લાહ જુલમગારોને દોષ રાખતો નથી. અને એ માટે પણ અલ્લાહ ઈમાન લાવનારાઓને કસોટી કરીને પરીક્ષા લઈને અલગ પાડી નાખે છે, અને નાફરમાનોને પોતાના આશીર્વાદથી મહેરૂમ રાખે છે. એ મુસલમાનો, શું તમે એમ ધારી લીધું છે કે તમે જન્નતમાં ચાલ્યા જશો, જ્યારે હજુ સુધી અલ્લાહે તમારું ઇમ્તહાન લઈને તમને જાણી લીધા નથી કે તમારામાંથી કોણે કોણે જિહાદ કર્યો છે, અને વળી તમારામાંથી સબર કરનારા કોણ રહ્યા છે? ولقد كنتم تمنون الموت من قبل أن تلقوه فقد رأيتموه وأنتم تنظرون. موتني ملاقات كروا پهلا تمه موتني શહાદતની ચાહના કરતા હતા, પછી તો તમે તમારી નજરો નજરે આંખે જોઈ જ લીધું, તો પછી હવે લડાઈથી દૂર કેમ ભાગો છો? મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ ફકત એક રસૂલ છે, જેની પહેલા ઘણા રસૂલો થઈ ગયા છે. અગર તે મરી જાય તો શું તમે તમારા પાછલા પગે ફરી જશો? યાદ રાખો કે જે પોતાના પાછલા પગે ફરી જશે તે અલ્લાહનું કાંઈ પણ બગાડી શકશે નહીં, અને નજદીકમાં જ અલ્લાહ શુકર માનનારાઓને સારો બદલો આપશે. અને કોઈ નફ્સ યાની કે જીવ અલ્લાહના હુકમ સિવાય મોત પામતો નથી, અને તે પણ નક્કી કરેલા સમયે જ. ને લોકો આ જિંદગીનો બદલો માંગશે તો અમે તેને તેમાં જ આપશું, અને તેઓ મરવા પછીની જિંદગીનો બદલો માંગશે તેને ત્યાં આપીશું, ને નજદીકમાં જ અમે શુકર માનનારાઓને સારો બદલો આપીશું. ને એ મુસલમાનો, સિર્ફ તમે જ નહીં પણ ઘણાય નબીઓ હતા કે જેમની હિમાયતમાં અલ્લાહવાળાઓ ઘણી મોટી સંખ્યામાં ઘણા મોટા હિસાબમાં લડ્યા હતા, ને પછી અલ્લાહની રાહમાં તેમના પર જે મુસીબત પડી હતી તેનાથી ન તેઓ હિંમત હાર્યા હતા, ને ન બુઝદિલી કે કાયરતા જાહેર કરી હતી, તેમજ દુશ્મનો સામે ગળગળા પણ બન્યા ન હતા. ને એવી સબર કરનારાઓને જ અલ્લાહ દોષ રાખે છે.